ભદ્રભૂપ ને તુક્કો સૂજો, મલ્લયુદ્ધ નો મુક્કો સૂજો, ભદ્રભૂપ ને તુક્કો સૂજો, મલ્લયુદ્ધ નો મુક્કો સૂજો, લેફ્ટ રાઈટ ને ફ્રી સ્ટાઈલ માં ફાઈટ કરાવો, ડિક્કો સૂજો. ગંજન નું મંજન, મંજન નું રંજન, મનમોહીને તુચકો સૂજો, મનમોહીને તુચકો સૂજો.